श्री पद्म पुराण उत्तरखंड अध्याय 89। यमलोक थी पाछी आवेली कन्याओं द्वारा त्यानी अनुभूत वातोनु वर्णन राजा दिलीपे पूछू। हे मुने, यमलोक थी पाछी आवेली ते साध्वी कन्याओं पोतानी माताओं ने बंधुओं ने त्यानु वृतांत केवु होवानु कह्यू। पापियोनी यातना ने पुण्यात्माओनी गति विषय शू कहू। हूँ पुण्य पापना शुभ अशुभ फलों ने विस्तार थी सांभवा इच्छू छू। वशिष्ठ जी बोलिया, हे राजन, कन्याओं पोतानी माताओं ने बंधुओं थी पुण्य पापना फलों विषय में जे कहीं कहूत ते अक्षरंश तमने कहू छू। कन्याओं कहू, हे माताओं, यमलोक अति घोर ने भय उत्पन्न करना छे। त्या हमेशा चारे प्रकारना जीवों ने विवश थईने जवू पड़े छे। गर्भ में रहवा वाला अथवा जन्म लेनारा शिशु बाळक तरुण आधेड़ वृद्ध स्त्री पुरुष अने नपुंसक सर्व प्रकारना जीवों ने त्या जवू पड़े छे। त्या चित्रगुप्त वगैरह समदर्शी तथा मध्यस्थ सत्पुरुष मळीने देहधारीओना शुभ अने अशुभ फळोनो विचार करे छे। आ लोक में जे शुभ कर्म करवा वाला कोमल हृदय तथा दयालु पुरुष छे ते सौम्य मार्ग थी यमलोक में जाए। विविध प्रकार दान ने व्रतों में संलग्न रहना स्त्री पुरुषों थी सूर्यनंदन यमनी नगरी भरेली छे। माघ स्नान करवा वाला लोको त्यां विशेष रूपे शोभायमान थाय छे। धर्मराज तेमनु अधिक सन्मान करे छे। त्यां तेमने माटे सर्व प्रकार की भोग सामग्री सुलभ होय छे। माघ स्नान में मन लगावनारा लोकोना हजारों विचित्र विचित्र विमान त्या शोभायमान छे। ए पुण्यात्मा जीवो ने विमान पर बेसीने आवता जोईने सूर्यनंदन यम पोताना आसन पर थी उभा थाय छे अने पोताना पार्षदोनी साथे तेमनु आगळ जईने स्वागत करे छे। तेमने आसन पाद्य अर्ध्य वगैरे निवेदन करीने प्रिय वचनों में कहे छे, तमे लोको पोताना आत्मानु कल्याण करनारा महात्मा छो, तेथी धन्य छो, केम के तमे दिव्य सुखनी प्राप्ति ने माटे पुण्यनु उपार्जन कर्यु छे, तेथी तमे आ विमान पर बेसीने स्वर्ग मा जाओ। स्वर्ग लोकनी क्यांय तुलना नथी, ते सर्व प्रकारना दिव्य भोगोथी परिपूर्ण छे। आ प्रमाणे तेमनी अनुभूत आ प्रमाणे तेमनी अनुमति लईने पुण्यात्मा पुरुष स्वर्ग लोक मा जाय छे। हे माताओ, त्या बंधुजनो, हवे अमे त्याना पापी जीवोना कष्टनु वर्णन करिए छे। तमे बदा धैर्य राखीने सांभळो। जे क्रूरतापूर्वक कर्म करवा वाला ने दान न आपनारा पापी जीवो छे, त्या यमराजना घरमां अत्यंत भयंकर दक्षिण मार्ग थी जाय छे। यमराजनु नगर अनेक रूपोमां स्थित छे। तेनो विस्तार चारे बाजू थी 86,000 योजन समजवो जोईए। पुण्य कर्म करवा वाला पुरुषों ने ते बहु नजीक होय एवुं लागे छे, परंतु भयंकर कर्म करनारा पापी जीवो माटे ते अत्यंत दूर छे। ते मार्ग क्यांक तो तीक्ष्ण कांटा थी भरेलो होय छे अने क्यांक रेती अने कांकराओ थी, क्यांक पत्थरोना एवा टुकड़ा बिछावेला होय छे जेमनो किनारो छरीनी धार जेवो तीक्ष्ण होय छे। क्यांक दूर दूर सुधी कीचड़ ज कीचड़ थी भरेला होय छे भरेलो होय छे क्यांक धारदार अंकुर उगेला होय અને ક્યાંક ક્યાંક લોઢાની સોઈ જેવા અણીદાર દર્ભથી આખો માર્ગ ઢંકાયેલો હોય છે। એટલું જ નહીં, ક્યાંક ક્યાંક રસ્તાની વચ્ચે વૃક્ષોથી ગીચ પર્વત હોય છે। કિનારો ભારે જલપ્રપાતના કારણે અત્યંત દુર્ગમ લાગે છે। ક્યાંક રસ્તા પર ધગધગતા અંગારા બિછાવેલા હોય છે। આવા માર્ગથી પાપી જીવોને દુઃખી થઈને જવું પડે છે। ક્યાંક ઊંચા નીચા ખાડા, ક્યાંક લપસણા ચીકણા રોડા, ક્યાંક ખૂબ તપેલી રેતી અને ક્યાંક તીક્ષ્ણ ખીલીઓથી તે માર્ગ વ્યાપ્ત હોય છે। ક્યાંક ક્યાંક અનેક શાખાઓમાં ફેલાયેલા સેંકડો વન અને દુઃખદ અંધકાર છે, જ્યાં સહારો આપનાર પણ કોઈ હોતું નથી। ક્યાંક તપાવેલા લોઢાના કાંટાવાળા વૃક્ષ, ક્યાંક દાવાનળ, ક્યાંક બહુ ગરમ શિલાઓ અને ક્યાંક બરફથી તે માર્ગ આચ્છાદિત રહે છે। ક્યાંક એવી રેતી ભરેલી હોય છે જેમાં ચાલનારા પ્રાણી ગળા સુધી તેમાં ઉતરી પડે છે અને રેતી કાન સુધી આવી જાય છે। ક્યાંક ગરમ જળ અને ક્યાંક છાણામાં અગ્નિથી યમલોકનો માર્ગ વ્યાપ્ત રહે છે। ક્યાંક ધૂળ સાથેની પ્રચંડ આંધી અને ક્યાંક મોટા મોટા પથ્થરોની વર્ષા થાય છે. આ બધી પીડા સહીને પાપી જીવ યમલોકમાં જાય છે. રેતીની ભારે વૃષ્ટિથી સંપૂર્ણ અંગ ભરાઈ જવાના કારણે પાપી જીવો રડે છે. મહાન મેઘોની ભયંકર ગર્જનાથી વારંવાર ધ્રુજી ઉઠે છે. ક્યાંક ધારદાર અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ થાય છે, જેથી તેમના શરીર પર ઘાવ થઈ જાય છે. ત્યાર પછી તેમની ઉપર મીઠાના પાણીની ધારાઓ વરસાવવામાં આવે છે. આ પ્રમાણે કષ્ટ સહન કરતા તેમને જવું પડે છે. ક્યાંક અતિ ઠંડો, ક્યાંક અતિ ઠંડો, ક્યાંક સૂકો અને ક્યાંક કઠોર વાયુનો ચારે બાજુથી આઘાત સહતા પાપી જીવો ચીસો પાડતા રડતા હોય છે. આ પ્રમાણે તે માર્ગ અતિ ભયંકર છે. ત્યાં બીજો કોઈ માર્ગ આવીને મળ્યો નથી. તે બહુ લાંબો અને આશ્રય રહિત છે. ત્યાં અંધકાર જ અંધકાર છે. તે મહાન કષ્ટપ્રદ અને સર્વ પ્રકારના દુઃખોનો આશ્રય છે. આવા જ માર્ગથી યમની આજ્ઞાનું પાલન કરવાવાળા અત્યંત ભયંકર યમદૂતો દ્વારા સમસ્ત પાપ પરાયણ મૂળ જીવોને બળપૂર્વક લાવવામાં આવે છે. તે એકાકી, પરાધીન તથા મિત્ર અને બંધુ બાંધવોથી રહિત હોય છે. પોતાના કર્મો માટે વારંવાર શોક કરીને રડે છે. તેમનો આકાર પ્રેત જેવો હોય છે. તેમના શરીર પર વસ્ત્ર રહેતું નથી. કંઠ, ઓઠ અને તાળવું સૂકું હોય છે. તે શરીરથી દુર્બળ અને ભયભીત હોય છે તથા ભૂખના અગ્નિથી બળતા રહે છે. બળોન્મત્ત યમદૂત કોઈ કોઈ પાપી લોકોને ચતા સુવડાવીને તેમના પગમાં સાંકળ બાંધી દે છે અને તેમને ઘસડતા રહીને ખેંચે છે. કેટલાય બીજા જીવ કપાળમાં અંકુશ ભોંકી દેવાના કારણે ક્લેશ ભોગવે છે. કેટલાકના હાથ પાછળ લઈ જઈને બાંધી દે છે અને તેમના હાથોમાં ખીલા ઠોકી દેવામાં આવે છે. પગોમાં બેડી પણ નાખેલી હોય છે. આવી દશામાં ભૂખનું કષ્ટ સહન કરતા રહીને તેમને જવું પડે છે. કેટલાક જીવના ગળામાં રસ્સી બાંધીને તેમને પશુની જેમ ઘસડવામાં આવે છે અને તે ભારે કષ્ટ ઉઠાવે છે. કેટલાય દુષ્ટ માણસોની જીભમાં રસ્સી બાંધીને તેમને ખેંચવામાં આવે છે. કેટલાકની કમરમાં રસ્સી બાંધવામાં આવે છે અને તેમને આમ તેમ ધકેલવામાં આવે છે. યમદૂતો કેટલાકના નાક બાંધીને ખેંચે છે અને કેટલાકના ગાલ અને હોઠને છેદીને તેમાં રસ્સી નાખીને તેમને ખેંચીને લઈ જાય છે. કેટલાક લોકોના કાન અને દાઢીમાં છેદ કરીને તેમાં રસ્સી નાખીને ખેંચવામાં આવે છે. કેટલાકના પગ અને હાથના અગ્રભાગમાં કાપી નાખવામાં આવે છે, અગ્રભાગ કાપી નાખવામાં આવે છે. કેટલાકના કંઠ, હોઠ અને તાળવામાં છેદ કરી દેવામાં આવે છે. કેટલાકના અંડકોષ કપાઈ જાય છે અને કેટલાકના બધા અંગોના સાંધા તોડી નાખવામાં આવે છે. કેટલાકને ભાલાઓથી છેદવામાં આવે છે. કેટલાકને બાણોથી ઘાયલ કરવામાં આવે છે અને કેટલાક લોકોને મુદગરો અને લોઢાના દંડાથી વારંવાર મારવામાં આવે છે અને તેઓ લાચાર થઈને ચીસો પાડતા આમ તેમ ભાગતા ફરે છે. પ્રજ્વલિત અગ્નિ જેવા કાંતિવાળી જાત જાતની ભયંકર કરવતો અને સાંગોથી તેમને ચીરવામાં આવે છે અને તે પાપી જીવ પરુ તથા લોહી વહેવરાવતા ઘાવોથી પીડિત હોય છે. તેના પર તેમને કીડીઓ ડસે છે. આ પ્રમાણે તેમને લાચાર કરીને યમલોકમાં લઈ જવામાં આવે છે. તે ભૂખ તૃષાથી પીડિત થઈને અન્ન અને જળ માગે છે. ગરમીથી બચવા માટે છાયા માટે પ્રાર્થના કરે છે અને ઠંડીથી વ્યથિત થઈને તાપવા માટે અગ્નિ માગે છે. જેમણે ઉક્ત વસ્તુઓનું દાન કર્યું નથી તેઓ તે આ બધી વસ્તુઓ વિના કષ્ટપૂર્વક યાત્રા કરે છે. આ પ્રમાણે અત્યંત દુઃખમય માર્ગ પર ચાલીને જ્યારે તેઓ પ્રેતલોકમાં પહોંચે છે ત્યારે દૂતો તેમને યમરાજને આગળ ઉપસ્થિત કરે છે. તે સમયે તે જીવોને યમરાજ ભયાનક રૂપમાં દેખાય છે. ત્યાં અસંખ્ય ભયાનક યમદૂતો, જે કાજળ જેવા કાળા, બળવાન અને અત્યંત ક્રૂર હોય છે, તે હાથમાં બધી પ્રકારના અસ્ત્ર શસ્ત્ર લઈને ઉભા રહે છે. આવા દૂતોના પરિવાર સાથે બેઠેલા યમરાજ તથા ચિત્રગુપ્તને પાપી જીવો ભયંકર રૂપમાં જુએ છે. તે સમયે ભગવાન યમરાજ અને ચિત્રગુપ્ત તે પાપીઓને ધર્મયુક્ત વાક્યોથી સમજાવતા બહુ જોર જોરથી ફિટકાર માપે છે. તેઓ કહે છે, ઓ ખોટા કર્મ કરનારા પાપીઓ, તમે બીજાના ધન હડપ કરી લીધા છે અને સુંદર રૂપના વિમાનથી પરાય સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે. મનુષ્ય સ્વયં જે કર્મ કરે છે તેને સ્વયં જ ભોગવે છે, પછી તમે પોતાને જ ભોગવવા માટે પાપ કર્મ કેમ કર્યું? અને હવે પોતાના કર્મોના અગ્નિમાં બળીને અત્યારે તમે લોકો સંતપ્ત કેમ થઈ રહ્યા છો? તમારા તે કર્મોને ભોગવો, એમાં બીજા કોઈનો દોષ નથી. આ રાજા લોકો પણ પોતાના ભયંકર કર્મોથી પ્રેરિત થઈને મારી પાસે આવ્યા છે. એમને પોતાની ખોટી બુદ્ધિ અને બળનું બહુ અભિમાન હતું. અરે ઓ દુરાચારી રાજાઓ, તમે લોકો પ્રજાનો સર્વનાશ કરનારા છો. અરે થોડા સમય સુધી રહેનારા રાજ્યને માટે તમે પાપ કેમ કર્યું? રાજ્યના લોભમાં પડીને મોહવશ બળપૂર્વક અન્યાયથી જે તમે પ્રજાજનોને દંડ આપ્યો છે, અત્યારે તેનું ફળ ભોગવો. ક્યાં છે તે રાજ્ય ને ક્યાં ગઈ તે રાણી જેના માટે તમે પાપ કર્મ કર્યું હતું? હવે તો બધું છોડીને તમે એકલા જ અહીં ઊભા છો. અહીં તમારું તે બળ દેખાતું નથી જેનાથી તમે પ્રજાજનોનો વિધ્વંસ કર્યો. હવે યમદૂતોનો માર પડે છે ત્યારે કેવું લાગે છે? આ પ્રમાણે વિવિધ પ્રકારના વચનો દ્વારા યમરાજે ઠપકો આપતા તે રાજાઓ પોતપોતાના કર્મોનો વિચાર કરતા રહીને ચૂપચાપ ઊભા રહ્યા છે. આ પ્રમાણે રાજાઓને ધર્મની વાત કહીને ધર્મરાજ તેમના પાપ કર્મની શુદ્ધિને માટે પોતાના દૂતોને આ પ્રમાણે કહે છે, ઓ ચંડ, ઓ મહાચંડ, તમે આ રાજાઓને પકડીને લઈ જાઓ અને ક્રમશઃ નરકના અગ્નિમાં નાખીને એમને પાપોથી શુદ્ધ કરો. ત્યારે દૂત શીઘ્ર ઉઠીને રાજાઓના પગ પકડી લે છે અને તેમને બહુ વેગથી આકાશમાં ઘુમાવીને ઉપર ફેંકે છે. ત્યાર પછી તેમને બળપૂર્વક તપાવેલી શિલા પર પટકે છે, જેમ કોઈ મોટા વૃક્ષ પર વજ્રથી પ્રહાર કરતા હોય. શિલા પર પડવાથી તેમના શરીર ચૂરચૂર થઈ જાય છે, લોહીની ધારાઓ વહેવા લાગે છે અને જીવ અચેત થઈ જાય છે. ત્યાર પછી વાયુનો સ્પર્શ થવાથી તે ફરી ધીરે ધીરે શ્વાસ લેવા માંડે છે. ત્યાર પછી પાપની શુદ્ધિ માટે તેને નરકના સમુદ્રમાં નાખી દેવામાં આવે છે. આ પૃથ્વીની નીચે નરકના 28 પ્રકાર છે. તે 7માં 3ના અંતમાં ભયંકર અંધકારની અંદર સ્થિત છે. તેમાં પહેલા પ્રકારનું નામ ઘોરા છે, તેથી નીચે સુઘોરા સ્થિત છે. ત્રીજું અતિ ઘોરા, ચોથું મહાઘોરા અને 5મું ઘોર રૂપા છે. 6ઠાનું નામ તરલ તારા, 7માનું ભયાનક, 8માનું નામ કાલરાત્રિ અને 9માનું નામ ભયોત્કટા છે. તેની નીચે 10મું ચંડા છે, તેની પણ નીચે મહાચંડા છે. 12માનું નામ ચંડકોલાહલા છે, તેની પછી પ્રચંડા, નરનાયિકા, કરાલા, વિકરાલા અને વજ્રા છે. 3 અન્ય નરકોની સાથે પ્રજાની સંખ્યા 20મી છે. વ્રજા, આ સિવાય ત્રિકોણા, પંચકોણા, સુદીર્ણા, પરિવર્તુલા, સુપ્ત ભૌમા, અષ્ટ ભૌમા, દીપ્તા અને માયા એ 8 બીજા છે. આ પ્રમાણે નકના એટલે કે નરકના કુલ 28 પ્રકાર બતાવવામાં આવ્યા છે. ઉપરોક્ત પ્રકારોમાંથી દરેકના 5-5 નાયક છે. જે તેમના નામ સાંભળો, તેમનામાં પહેલું રૌરવ છે, જ્યાં દેહધારી જીવો પડે છે. બીજું મહારૌરવ છે, જેની પીડાઓથી મોટા મોટા જીવો પણ રડતા હોય છે. ત્રીજું નરક તમ, ચોથું શીત અને 5મું ઉષ્ણ છે. એ પ્રથમ કોટીના 5 નાયક માનવામાં આવ્યા છે. એમના સિવાય સુઘોર, સુતમ, સુતમ, તીક્ષ્ણ, પદ્મ, સંજીવન, સઠ, મહામાય, અતિલોમ, સુલિભ, સુભીમ, કંટ, કંટકટ, તીવ્ર વેગ, કરાલ, વિકરાલ, પ્રકંપન, મહાપદ્મ, સુચક્ર, કાલસૂત્ર, પ્રતરદન, સુચિમુખ, સુનેમી, ખાદક, સુપ્રદીપક, કુંભીપાક, સુપાક, અતિદારૂણ કુપ, અંગાર, રાશિ, ભવન, અશ્રુકપૂયહૃદ, વિરામય, તુંડસ્કુની, મહાસંવર્તક, ક્રતુ, તપ્ત જતુ, પંકલેપ, પુતિમાંસ, દ્રવ, ત્રપુ, ઉચ્છ્વાસ, નિરુચ્છ્વાસ, સુદીર્ઘ, કુટસાલમલી, દુરિષ્ટ, સુમહાનાદ, પ્રભાવ, સુપ્રભાવન, રક્ષ, મેષ, વૃષ, શલ્ય, સિંહાનંદ, વ્યાઘ્રાનંદ, મૃગાનંદ, શુકરાનંદ, સ્વાનંદ, મહિષાનંદ, રૂકાનંદ, મેશવરાનંદ, ગ્રાહ, કુંભીર, નક્ર, સર્પ, કુર્મ, વાયસ, ગૃદ્ધ, ઉલુક, જલુકા, શાર્દુલ, કપિ, કર્કટ, ગંડ, પુતિવક્ત્ર, રક્તાક્ષ, પુતિમૃતિક, કણાધૂમ, તૃષાગ્નિ, કૃમિનિયચ, અમેય, અપ્રતિષ્ઠ, રુધિરાન્ન, સ્વભોજન, લાલાભક્ષ, આત્મભક્ષ, સર્વભક્ષ, સુદારુણ, સંકષ્ટ, સુબિલાસ, સુકટ, સંકટ, કટ, પુરીશ, કટાહ, કષ્ટદાયી, વૈતરણી નદી, સુતપ્ત, લોહ શંકુ, અયશંકુ, પ્રપૂરણ, ઘોર, અસિતાલવન, અસ્થિભંગ, પ્રપિડક, નીલયંત્ર, અતસીયંત્ર, ઇક્ષુયંત્ર, કૂટ, અંશ પ્રમર્દન, મહાચૂર્ણી, સુચૂર્ણી, તપ્ત લોહમય શિલા, શુરધારા, શુરધાર અભ પર્વત, મલપર્વત, મૂત્રકૂપ, વિષ્ઠાકૂપ, અંધકૂપ, પોયકૂપ, શાતન, મુસલોલ્લો, મુસલોલ, ઉલ ઉખલ, યંત્રશિલા, શકટલાંગલ, તાલપત્રા શિવન, મહામશક, મંડપ, સંમોહન, અતિભંગ, તપ્તશૂલ, અયોગુડ, બહુદુઃખ, મહાદુઃખ, કશ્મલ, સમલ, હલાહલ, વિરૂપ, ભીમરૂપ, ભીષણ, એકપાદ, દ્વિપાદ, તીવ્ર તથા અવિચી, અવિચી અંતિમ નરક છે. આ પ્રમાણે આ ક્રમશઃ પાંચ પાંચ 28 સમુદાય માનવામાં આવે છે. એક એક સમુદાય એક એક પ્રકારનો નાયક છે. રૌરવથી લઈને અવિચી સુધી કુલ 140 નરક માનવામાં આવે છે. એ બધામાં પાપીઓને પોતપોતાના કર્મ અનુસાર નાખવામાં આવે છે અને જ્યાં સુધી વિવિધ પ્રકારની યાતનાઓ દ્વારા તેમના કર્મોનો ભોગ, કર્મોના ભોગ સમાપ્ત થઈ જતા નથી ત્યાં સુધી તે તેમાં જ પડી રહે છે. જેમ સુવર્ણ વગેરે ધાતુને જ્યાં સુધી તેમાંનો મેલ બળી ન જાય ત્યાં સુધી અગ્નિમાં તપાવવામાં આવે છે, તે જ પ્રમાણે પાપીઓને તેમના પાપ સમાપ્ત થતા સુધી નરકોના અગ્નિમાં શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રમાણે દુઃખ સહીને જ્યારે તેઓ પ્રાય શુદ્ધ થઈ જાય છે ત્યારે શેષ કર્મ અનુસાર પુનઃ પૃથ્વી પર આવીને જન્મ લે છે. તૃણ અને ઝાડવા વગેરેના ભેદ પ્રમાણે વિવિધ પ્રકારના સ્થાવર વૃક્ષ લતાઓ થઈને ત્યાંના દુઃખ ભોગવ્યા પછી પાપી જીવ કીટ યોનિમાં જન્મ લે છે. પછી કીટ યોનિમાંથી નીકળીને ક્રમશઃ પક્ષી થાય છે. પક્ષી રૂપમાં કષ્ટ ભોગવીને મૃગ યોનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંના દુઃખ ભોગવીને અન્ય પશુઓ યોનિમાં જન્મ લે છે. પછી ક્રમશઃ ગાયની યોનિમાં આવીને મૃત્યુ પછી મનુષ્ય થાય છે. હે માતાઓ, અમે યમલોકમાં આટલું જ જોયું છે. ત્યાં પાપીને બહુ જ યાતનાઓ અપાય છે. ત્યાં એવા એવા નરક છે જે કદી જેને કદી જોવામાં આવ્યા હતા કે ન કદી સાંભળ્યા પણ હતા. તે બધા વિશે અમે ન તો કશું જાણી શકીએ છીએ કે ન જોઈ શકીએ છીએ. માતાઓ બોલી, બસ બસ આટલું બહુ થયું, હવે રહેવા દો. આ નરક યાતનાઓ સાંભળીને અમારા બધા અંગો શિથિલ થઈ ગયા છે, હૃદયમાં ભય છવાઈ ગયો છે. વારંવાર તેની યાદ આવવાથી અમારું મન હોશ ગુમાવી બેસે છે. આંતરિક ભયના માર્યા અમારા લોકોના શરીરમાં રોમાંચ થઈ આવ્યો છે. કન્યાઓએ કહ્યું, હે માતાઓ, આ પરમ પવિત્ર ભારત વર્ષમાં જે અમને જન્મ મળ્યો છે એ અત્યંત દુર્લભ છે. એમાં પણ હજાર હજાર જન્મ લીધા બાદ પુણ્ય રાશિના સંચયથી કદાચિત કોઈ જીવ મનુષ્ય યોનિમાં જન્મ લે છે, પરંતુ જે માર્ગ સ્નાનમાં તત્પર રહેવા વાળા છે તેમના માટે કશું દુર્લભ નથી. તેમને અહીં જ પરમ મોક્ષ મળી જાય છે અને પર્યાપ્ત ભોગ સામગ્રી પણ સુલભ થઈ જાય છે. ભારત વર્ષને કર્મભૂમિ કહી છે. બીજી જેટલી ભૂમિઓ છે તે ભોગ ભૂમિ માનવામાં આવે છે. અહીં યતિ તપસ્યા અને યાજક યજ્ઞ કરે છે તથા અહીં પરલોકના સુખ માટે શ્રદ્ધાપૂર્વક દાન આપવામાં આવે છે. કેટલાય ધન્ય પુરુષ અહીં માર્ગ સ્નાન કરીને તપસ્યા કરીને પોતાના કર્મ અનુસાર બ્રહ્મા, ઇન્દ્ર, દેવતા અને મરુદગણોનું પદ પ્રાપ્ત કરે છે. આ ભારત વર્ષ બધાથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે, કેમ કે અહીં મનુષ્ય ધર્મ તથા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પવિત્ર ભારત દેશમાં ક્ષણભંગુર માનવ જીવન પ્રાપ્ત કરીને જે પોતાના આત્માનું કલ્યાણ નથી કરતો તે પોતાનાથી જ ઠગાઈ ગયો. મનુષ્યોમાં પણ અતિ દુર્લભ બ્રાહ્મણત્વ પામીને જે પોતાનું કલ્યાણ કરતો નથી તેનાથી વધીને મૂર્ખ કોણ હશે? કેટલાય કાળ પછી જીવ શ્રેષ્ઠ એવું માનવ જીવન પ્રાપ્ત કરે છે, તે પ્રાપ્ત કરીને તેણે નરકમાં જવું ન પડે એવો પ્રયત્ન કરવો જોઈએ. દેવતાઓ પણ એવી અભિલાષા કરે છે કે અમે લોકો ક્યારે ભારત વર્ષમાં જન્મ લઈને માઘ માસમાં કોઈ નદી કે સરોવરના જળમાં ડૂબકી મારીશું. દેવતાઓ એવા ગીત ગાય છે કે જે લોકો દેવત્વ પછી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા ભારત વર્ષની જમીન પર મનુષ્ય જન્મ ધારણ કરે છે તે ધન્ય છે. અમે નથી જાણતા કે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા પુણ્ય કર્મથી ક્ષીણ ક્યાં દેશમાં અમારે પુનઃ જન્મ લેવો પડશે. જે ભારત વર્ષમાં જન્મ લઈને બધી ઇન્દ્રિયોથી યુક્ત છે તે જ મનુષ્ય ધન્ય છે. તેથી હે માતાઓ, તમે ડરશો નહીં. આદરપૂર્વક ધર્મનું અનુષ્ઠાન કરો. જેમની પાસે દાનરૂપી પુણ્ય હોય છે તેઓ યમલોકના માર્ગ પર સુખપૂર્વક જાય છે. અન્યથા દાનનું ભાથું લીધા વિના આ માર્ગ પર જનાર જીવને દુઃખ વેઠવું પડે છે. એવું સમજીને મનુષ્ય પુણ્ય કરે અને પાપ છોડી દે, પુણ્ય દ્વારા દેવત્વની પ્રાપ્તિ થાય છે અને અધર્મથી નરકમાં જવું પડે છે. જે થોડા પણ દેવેશ્વર શ્રી હરિના શરણમાં ગયા છે તેઓ ભયંકર યમલોકના દર્શન કરતા નથી. બાંધવો, જો તમે લોકો સંચાર બંધનથી છુટકારો મેળવવા ચાહો છો તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમદેવ શ્રી નારાયણની આરાધના કરો. આ ચરાચર જગત તમારા લોકોની ભાવના સંકલ્પથી બન્યું છે એને વીજળી જેવું ચંચળ ક્ષણભંગુર સમજીને શ્રી જનાર્દનનું પૂજન કરો. અહંકાર વિદ્યુતની રેખા જેવો વ્યર્થ છે, એને કદી પાસે ન આવવા દો. શરીર મૃત્યુ સાથે જોડાયેલું છે, જીવન પણ ચંચળ છે, ધન સંપત્તિ ક્ષણભંગુર છે. હે માતાઓ, શું તમે નથી જાણતા કે અડધું આયુષ્ય તો નિંદ્રામાં ચાલ્યું જાય છે? કેટલોક આયુષ્ય ભોજન વગેરેમાં સમાપ્ત થઈ જાય છે. થોડું બાળપણમાં, થોડું વૃદ્ધાવસ્થામાં અને થોડું વિષય ભોગોમાં જ વ્યતીત થઈ જાય છે. પછી કેટલું આયુષ્ય લઈને તમે ધર્મ કરશો? બાળપણ અને ગઢપણમાં તો ભગવાનના પૂજનનો અવસર મળતો નથી. તેથી વર્તમાન અવસ્થામાં અહંકાર શૂન્ય થઈને ધર્મ કરો. સંસાર રૂપી ભયંકર ખાડામાં પડીને નષ્ટ ન થઈ જાઓ. આ શરીર મૃત્યુનું ઘર છે તથા આપત્તિઓનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. એટલું જ નહીં, એ રોગોનું નિવાસ સ્થાન છે અને મળ વગેરેથી પણ અત્યંત દૂષિત રહે છે. માતાઓ, પછી શા માટે એને સ્થિર માનીને તમે પાપ કરો છો? આ સંસાર નિસ્સાર છે અને વિવિધ પ્રકારના દુઃખોથી ભરેલો છે, એના પર વિશ્વાસ કરવો ન જોઈએ. કેમ કે એક દિવસ જીવનનો નાશ અવશ્ય થવાનો છે. બાંધવો, તમે બધા લોકો સાંભળો, અમે તદ્દન સાચી વાત બતાવી રહ્યા છીએ. શરીરનો નાશ તદ્દન સમીપ છે, તેથી શ્રી જનાર્દનનું પૂજન અવશ્ય કરવું જોઈએ. સદા શ્રી વિષ્ણુની આરાધના કરતા રહો. આ મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. હે બંધુ, સ્થાવર વગેરે યોનિમાં હજારો વાર ભટક્યા પછી સદભાગ્ય જ મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. મનુષ્ય થઈને પણ દાન પુણ્ય અને દેવતાઓની પૂજામાં મન લાગવું તો વિશેષ દુર્લભ છે. હે માતાઓ, યોગ બુદ્ધિ સૌથી દુર્લભ છે. જ્યાં દુર્લભ એવું મનુષ્ય શરીર પામીને સદા શ્રી હરિનું પૂજન કરતો નથી તે સ્વયં પોતાનો વિનાશ કરે છે. એનાથી વધીને મૂર્ખ કોણ હશે? તમે લોકો દર્ભનું આચરણ છોડીને ચક્ર સુદર્શન ધારી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો. અમે લોકો વારંવાર ભૂજાઓ ઉઠાવીને તમારા હિતની વાત કરીએ છીએ. સર્વથા ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને મનુષ્યો સાથે ઈર્ષાભાવ છોડી દેવા જોઈએ. સર્વને ધારણ કરનારા જગદીશ્વર ભગવાન અચ્યુતની આરાધના કર્યા વિના સંસાર સાગરમાં ડૂબેલા તમે બધા લોકો કઈ રીતે પાર થશો? માતાઓ, વધારે કહેવાની શી જરૂર? અમારી આ વાત સાંભળો. જે દરરોજ તન્મય થઈને ભગવાનના ગુણોનું ગાન તથા નામ સંકીર્તન સાંભળે છે તેમને વેદોથી, તપસ્યાથી, શાસ્ત્રોક્ત દક્ષિણાવાળા યજ્ઞોથી, પુત્ર અને સ્ત્રીઓથી, સંસારના કૃત્યોથી તથા ઘર ખેતર અને બંધુ બાંધવોથી શું લેવું છે? તેથી તમે લોકો ભય છોડીને શ્રી કેશવની આરાધના કરો. શાલિગ્રામ શિલાનું નિર્મળ તથા શુદ્ધ ચરણામૃત પીઓ તથા ભગવાન વિષ્ણુના દિવસે એકાદશી ઉપવાસ કરો. જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય તે સમયે દરરોજ પ્રાતઃ કાળે સ્નાન કરો તથા પતિની સેવા કરો। નરકનો ભય તો તમારે દૂરથી છોડી દેવો જોઈએ, કેમ કે બધા પાપોનો નાશ કરનારી પરમ પવિત્ર એકાદશી તિથિ બંને પક્ષમાં આવે છે। પાછી તમને નરકની બીક કેમ લાગે છે? ઘરથી બહાર જળમાં સ્નાન કરવાથી પુણ્યપ્રદ માઘ માસ પણ દર વર્ષે આવ્યા કરે છે, પછી તેમને નરકનો ભય કેમ છે? વશિષ્ઠજી કહે છે, હે રાજન, તે કન્યાઓ પોતાની માતાઓને આ પ્રમાણે કહીને ફરી માઘ સ્નાન ઉપવાસ વગેરે વ્રત ધર્મ તથા દાન કરવા લાગી। અધ્યાય 89 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।